વાસુદેવ શું છે પૂછે છે સમજમાં ઠીક થઈ જાય ને આપડે વ્યવસ્થિત આપડે ઉતારી પડ્યા બેહાર છે વ્યવસ્થિત આપડે ડાક્ટર બેહાર જેવું લાગે તો એનો ગુનો નીકળે ને એક્ઝેક્ટ એમ જ છે મેં મારા જ્ઞાન થી જોયું છે એક્ઝેક્ટ વ્યવસ્થિત એવું જ છે દિલીપ માં બદલાય છે બીજું ધર્યમ વસ્તુમાં નથી બદલાતું દિલીપ ને આપડે બ્રાહ્મણ હોય અને ભાઈ આપણે દિલીપ બેઠી હોય કે મંસાહાર ખાવા માંગતો નથી તો બ્રાહ્મણ બ્રાહ્મણ પણ રહ્યું બ્રાહ્મણ પણ જતું રહ્યું નથી પણ દિલીપ બદલાઈ રહી છે શું થયું ખાલી દિલીપ બદલાઈ રહી છે આમાં જો જ્ઞાન બદલાવ્યું હોત નહીં તો ફરી ના જ ઠેકાણ આવે દિલીપ બદલાવી છે ફરી તેથી મૂળ સ્થાન પામે છે મૂળ સ્થાન ના પામે પછી જ્ઞાન બદલાય તો ખાલી દિલીફ જ બદલાઈ છે ત્રણ દિલીફો બધી બેસી ગઈ છે હું આનો ધણી થયું આનો મામા છું અને કાકો છું આમ છું હું બેસી છું તમામ છું હું 40 વર્ષની ઉંમરનો છું આમ છું તેમ છું બધું દિલીફો રાંગ બેઠી બેઠી બેઠી બેઠી અને તે પછી દિલીફ તો બેઠી બેઠી પણ કરતા ભાવે હું જ કરું છું બધું આ હા એનો છેલ્લામાં છેલ્લો ઉપાય આપણે અહીંયા આગળ આપણે પ્રાપ્ત કર્યો ભાઈ ચાર્જ થતું બંધ કરી દીધું હવે ડિસ્ચાર્જ તો છૂટકો જ નહીં બસ એટલું જ આ દેહ હોય અને કોઈ જાતના ભાવ કે અભાવ ઉત્પન્ન ન થતું હોય એને ભગવાન કહેવાય છે શું થયું કોઈ જાતનો કોઈ પણ વસ્તુમાં ભાવ કે અભાવ બને નહીં ભાવે નહીં ભગવાન કે દશા તો તમારી છે અત્યારે બધા પણ ભાવ રહ્યા છે ને ભાવ ને અભાવ તો એ રહ્યો છે ને આમ ડિસ્ચાર્જ થતા પણ રહ્યા છે ને પેલા ને ડિસ્ચાર્જ થતા ડિસ્ચાર્જ થતા ના રે તારે ભગવાન તે એવું ના રે એવું કઈ કરો ને પછી કહ્યું ને એમને જ કહ્યું કે ડિસ્ચાર્જ થતા આપણને રહ્યા છે એવું ના રે એવું કરો ને અડધે કઈ મૂક્યો 27/4/78 મહાત્મા ભાવભાઈ ને ત્યાં વડોદરા પ્રદૂષણ માં કઈ નાખે એટલે બધું ચોખ્ખું થઈ જાય એક દિવસ માન મળે પ્રતિક્રમણ કરે એનું નામ જ સંસાર એમ સારી વાત તમારે ભણા તો રોજ પ્રતિક્રમણ કરે કરે ચેન નહી પડતું શું કરે આખો દાડો ચેન જ નાના છોકરા ને નહી પડતું અને આ બધાને ચેન પડતું નથી તેને રમકડા મારે મારે કરે છે શાસ્ત્ર નો રમકડો રમાડ્યો રમાડવાનો ફક્ત આત્મા તમે આત્મા રમાડેલો નહી બધાડો એ તમે આત્મા બોલાવતા નહીં બધાડો એટલું બધા પહોંચ્યા છે ને ત્યાં સુધી ત્યાં સુધી પહોંચ્યા નથી હજુ. કેટલી હાઈટ હશે? કોણ કોણ જુએ છે એવું છે? અરે હું આ કોક ને જોઈ તારે શું કોણ છે? પછી એક ભાઈએ શું કહ્યું? 2000 ને લાયા કયા ગણી ને, પણ જોગર લઈ આવ્યો. જોગર જોગર સમજો તમે કેવું? બે જુવા તે લઈ જઉં છું કે છે એમ કરીને એની આબરું હારી તે આપ્યો. જોગર જોગર લાવીને એને રાઈસ ને આપ્યા, ગલાવડાયા. પછી વાઈફ હજુ હા હવે સરસ છે. પછી એના જેવા બીજા એવા રાખી એવા લાવ્યો ને, તે રાતે કાઢીને ગાઈ દીધા. ખબર ને તે એને શું ખબર પડે? પછી કઈ જોવાનું છે ને પોતાને? કઈ પોતાને જોવાનું છે? આવું જગત પોલમ પોલ ચાલે. ખબર ન પડે ઠીક છે. હા તો ખાઈ હાર કઈ લાડવા ભર્યા હોય ને, સુઈ જાય તો ઉઠે જ નહીં, ઉઠે જ નહીં. અત્યારે તો સુઈ જાય તો નહીં, તો ઓળખાણ ભગવાન જ જોઈએ, બીજા ની કોની ચાલે? પણ ઓળખાણ ના જોઈએ નહીં. અરે એ તો હગા વાળો હોય તો જ જવાય ને, જવાય નહીં કોણ બોલાવે? ત્યાં ડેરાવાસી તમે પાસે તમે ડેરાવાસી ભગવાન તો નથી આ નથી ને હજી મહાવીર ક્ષેત્ર માં વિચરે છે, તો શા માટે અત્યારે માણસો બધા પૂજે છે? એમ કે છે કે સિમંદર સ્વામી છે એ અત્યારે હજુ ભગવાન તો થયા નથી, મહાવીર ક્ષેત્ર માં વિચરે છે, તો પછી શા માટે બધા લોકો એમને પૂજે છે? ભગવાન થયેલા છે. મહાવીર ભગવાન થયા તે પહેલા ભગવાન થયેલા છે, પાર્શનાથ ભગવાન થયા તે પહેલા એ થયેલા ભગવાન છે, નેમિનાથ ભગવાન થયા તે પહેલા એ ભગવાન થયેલા છે. આપડા નેમિનાથે કહ્યું છે કે ભગવાન છે, એને સુખ જ કેમ કેવાય? છોકરા શું કર્યું એવું લખ્યું છે ભાઈ? આપડા લોકો મારા મારી ના કરે, બોલ બોલ બોલ કચ કચ કચ કચ કચ મળે. જવાનું મન થાય ને જેને ક્યારે ક્લેશ નહી ત્યાં ભગવાન પ્રતિભાવ સમજાવો. એમ પ્રતિભાવ સમજાવો. એમ પ્રતિભાવ ઉપર આવી ગઈ આપડે. બોલી ગયા તમને અંદર એમ થાય કે આ ક્યાં ખોટું છે? આવું ના બોલવું જોઈએ. પ્રતિભાવ જે તમે બોલો છો તેને તમારે ફરી ના બોલવું જોઈએ. એવું જે ભાવ કરે ભાવ કરે એ પ્રતિભાવ. પાણી લેવા દે. એટલે પ્રતિભાવ પ્રતિભાવ બંને માટે હોય શકે ને, સારા ને સારા ની પ્રતિ પણ હોય શકે પ્રતિભાવ, સારો અને ખોટો બે પ્રકારે ગણાય છે. એક જ પ્રકારનો સારો ભાવ છે, જાગૃતિ પ્રતિભાવ ને નહીં, જાગૃતિ હોય પ્રતિભાવ થાય. એ તો એમને કુદરતી રીતે થયા કરે પ્રતિભાવ. એ બાબતો આ પ્રતિભાવ જાગૃતિ જ્ઞાન પછી પ્રતિભાવ કુદરતી રીતે થાય ને, બીજે સિવાય જાગૃતિ ઉત્પન્ન ના થાય. જ્ઞાની ને પ્રતિભાવ ના હોય એટલે પ્રભાવ જ ના હોય તો પછી પ્રતિભાવ એટલે ના ઉભો થાય. જ્ઞાની પ્રભાવ પ્રભાવ શું બોલી દીધું, પ્રભાવ ના પેલો બીજો ભાવ ઉત્પન્ન થાય નઈ એટલે પછી, એટલે પછી પ્રતિભાવ બી ના થાય. એવું છે ને, અહીંથી ગોરી છોડી હોય તો પછી મને એમ થાય કે ના છોડી દે, છોડી જ ના હોય તો પછી પ્રતિભાવ એ જ કહું છું ને, એટલે એનું રહસ્ય શું છે એમ. તો ભાવ સુધી ગયો એને રિએક્શન કે આપણે આપણી વાત નહીં છૂટી ગયો, પછી પ્રતિભાવ એ આપણે પૂરતા. અરે ધારો કે ગોળી છૂટવાના પ્રસંગમાં જ્ઞાની ને કેવું રહે, અંદર ની પરિણતિ કેવી રહે? ગોળી છૂટે અને નાની નાની ગોળીઓ છૂટે તેને જોયા કરે કે દારૂ ખાનું છૂટે છે. ભાવ કેવાય એવું ના હોય, નાની નાની ગોળીઓ છૂટ્યા કરે, આ શરીરમાં બહુ બધી ગોળીઓ છૂટે તો જોયા કરે. ખાવું છે, મારે ફરણ કરવું છે, મારે આમ ભાવ થાય છે, આમ ભાવ થાય છે, બધી જે ઈચ્છા છે આપણે કઈ ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ છે એનો વાંધો નહીં, પણ ભાવ તો ખરાબ ને, એ પરભાવ કહેવાય, એ બધા પરભાવ કહેવાય. શું કહેવાય? અને પરપરિણતિમાં શું ફેર? પરપરિણતિ એ જ પરભાવ ને, એ પરભાવ પરપરિણતિ એક જ બધું. એક આપનું એક વાક્ય છે કે પરભાવ ને જે જાણે તે સ્વભાવ, અને પરભાવ ને પોતાનું માને તે પરપરિણતિ. એ બધું કમી પાણી છે. હા, આપણે બ્રહ્મ તો પેલા બધા પરભાવ બંધ થયા પછી એનો પ્રભાવ ઉત્પન્ન થતો જ નથી. આપણે તો પ્રભાવ બંધ થઈ ગયેલા છે, ડિસ્ચાર્જ થવા રહે ને બધો ડિસ્ચાર્જ થવા બધો આખો રહ્યો ને જોખમદારી તો કરી ને. કેટલાક સંગ્રહકાર થઈ જવાય, કેટલાક નાશ થવાય, તેના માટે પ્રતિક્રમ કેટલાક ના થાય, જોખમ તો ખરું ને, જોખમ બંધાય પાપ બંધાય દેવ પડે લખવું પડશે ને. તમે આવરું બોલી ગયા જોડે નહી તો સમજો, પણ તમે કહ્યું કે જાગૃતિ હોય તો પ્રતિભાવ થાય. જાગૃતિ હોય તો પ્રતિભાવ થાય, પ્રતિભાવ ક્યારે ના થાય એક વાક્ય લખવું પડશે. જાગૃતિ ના હોય તારે પ્રતિભાવ એ પુષ્ટ છે. હા પણ તમને પ્રતિભાવ નથી થતો, તમને પ્રતિભાવ ના થાય, ભાવ જ ઉત્પન્ન થાય તેને તરત અપરાવ. પ્રતિભાવ ક્યારે ના થાય લખવાની જરૂર જ ના, એ શબ્દ જડે નહી, જગત સમજી ના શકે. હા બસ એ તો પ્રતિભાવ અમને જ ના થાય. મેં